નિષ્પક્ષપાતી એવું ના કરે, એવું કરે. એ તો મારે ત્યાં આવે તો એમને બહુ ખાસ કહું છું, મારે ત્યાં આવે ત્યાં આવે. પહેલાના કરતા તો વિરોધ કરે. એટલા માણસો ભાઈ બોલે નહીં, શ્રીમંત સ્વામી ના બોલે, જાણે બોલવાની સિઝન છે. તો પછી પાસે વિદ્યાળ કહું કે આ તો સાયન્સ છે, હું જેટલું બોલું એટલું બોલો. મારે શું કા બોલવું પડે છે? મારે શું કા બોલવું પડે છે? હું તો અર્ધું, હું તો અર્ધું તમે બોલો છો એટલા માટે બોલું છું. હા બરોબર. રાતે સુરત આવતા સુધી, વડોદરા સુરત આવતા સુધી સત્સંગ ચાલ્યો. 60-70% પ્રોબ્લેમ નીકળી જાય. નીકળી જાય જોઈને શીખવાનું, જોઈને કે આ શું આ કરે છે, જોઈને જોઈને શીખવાનું છે. ખાલી એ દેખાય ને ત્યાં બધાને મોક્ષ જાય. દર્શન કર્યા અને વાંક જોઈ ને એમનો રૂપ રંગ બધું જોયું અને હલન ચલન જોયું એમનું, કે મોક્ષ થઈ જાય. ₹50 લાખ નો કે ₹50 કરોડ નો હીરો કેવો હશે કેવો હશે, તો કેટલું બધું સંકલ્પ વિકલ્પ થયા કરે. પણ દેખાડ્યા પછી દેખાડ્યા પછી રહ્યું કશું છે કલ વિકલ્પ? એ તો વિકલ્પ થઈ ગયો, બસ થઈ ગયું. એ છેલ્લું સ્ટેશન છે, ખાલી દેખાડવાનું છે, દેખાડવાનું બધું તૈયાર અમારે કરવાનું. પેલું ત્યાં જોવાનું, જોયું કે થઈ ગયું, પૂરું થઈ ગયું. આ તૈયાર અમારે કરવાના માસ્તરોને અને ગોળ ધોણા એ ખાવાના. કારણ ભૂનસારી છે ને, ફૂને લઈને આવ્યા છે, ફૂને લઈને આવ્યા છે. એમના નિમિત્તે છૂટે, સંપૂર્ણ છુટકારો એમના નિમિત્તે. દાદા દર્શન ની કઈ બીજી એક અસર પણ થાય છે દાદા? પચાસ હીરો જોઈ લીધા પછી સંકલ્પ વિકલ્પ ના થાય ને. પહેલા કેટલું બધું એ થાય, મહિના પહેલા કહ્યું તો મહિના સુધી એને વિચારો કેવો હશે, કેવડો મોટો હશે, કેટલા પેલ પાડ્યા હશે, શું અજવાળું થતું હશે, અને ખરું જોયા પછી, એ જોયા પછી કશાની વસ્તુ ની બધું બધું ખરા થઈ ગયું. એટલે થોડું થોડું તમે હંતાડી એટલે રાખો છો. તમારો રવિવાર આવ્યો હોય તો પેલા મંગળવાર હોય તો મંગળવાર ચાલુ થઈ જાય. તમારો મંગળ આવશે તમારો ચાલુ થઈ જશે. બુદ્ધિ ક્લિયર દેખાય, આ સપનામાં બુદ્ધિ બિલકુલ ના હોય તો બિલકુલ ક્લિયર સુંદર દેખાય. સપનામાં બુદ્ધિ ના હોય અમને શું કહેવાય, બુદ્ધિ ગેરહાજર રહેવાની સપનામાં. એ પણ આછો આનો અર્થ એમ થાય કે બુદ્ધિ દાદા એનું સાધન તરીકે, આત્મા પ્રકાશ ના સાધન તરીકે વ્યવહારમાં તો બુદ્ધિ જ કામ કરવાની. હા પણ સપનામાં બુદ્ધિ નહીં રહેવાની. નહીં નહીં પણ તમે બુદ્ધિ નું કહો છો તો બુદ્ધિ થી તો દર્શન નજીક આવવું જોઈએ ને. બુદ્ધિ વિકલ્પી બુદ્ધિ હોય તો નડે, વિકલ્પી બુદ્ધિ હોય તો નડે, નહીં તો પછી બુદ્ધિ તો આત્માના સાધન તરીકે તો બુદ્ધિ વધારે કામ લાગવી જોઈએ. સાચી બુદ્ધિ હોય નહીં લોકોને. હા સાચી બુદ્ધિ હોય નહીં લોકોને, લોકોને વિપરીત જ બુદ્ધિ હોય. સાચી બુદ્ધિ જ્ઞાન આપ્યા પછી બીજ પડે એનું. ક્યારે ઉગવાનું પછી બીજ તો છે ના ના મોટી થઈ ગઈ ને મોટી થઈ જાય ને અચ્છા ના મદદ વ્યવહારમાં તો મદદ કરવી જોઈએ ને પ્રશ્ન આવે ભગવાન ના કે તમારા એ વસ્તુતઃ સાચી વાત છે કે એના મનના ખ્યાલો ને કે તરંગો ને લીધે ઉદભવતી વસ્તુ છે પ્રસંગ જે આવે છે તે એ વસ્તુ કેવી રીતે છે એક્ઝેક્ટનેસ માં શું છે બેવ છે સાચી છે અને ખ્યાલ છે સાચી બધા ના પ્રાપ્ત થાય તે સાચી બધા કેવી રીતે પ્રાપ્ત થાય એકતા અભેદતા લખતી છે તેને અભેદતા અભેદતા કેવી રીતે આવે જલ્દી એ અભેદતા જલ્દી કેવી રીતે આવે બીજા ઉપરથી બધા ભાવ છૂટી જાય હા દાદા જોડે અભેદતા થઈ જાય સંસારની બીજી ચીજો ઉપર ભાવ છૂટી જાય એ ધીમે ધીમે છૂટે કે એકદમ છૂટી ના જાય ને સુરત આયા નુકસાન થયું ને આપણે કોઈ પણ જગ્યાએ બેઠા હોઈએ છેલ્લા આપણે કોઈ પણ જગ્યાએ અત્યારે અહિયાં બેઠા હોઈએ અને જે છેલ્લો વિચાર આવે એ જ પરિણામ માં આવે દાદા એનું શું કારણ જ્યાં બેઠા હોઈએ આપણે અહિયાં બેઠા હોઈએ પછી જે છેલ્લો વિચાર આવે તે જ પરિણામમાં આવે છે છેલ્લો વિચાર આવે તે જ પરિણામમાં આવે છે એનું કારણ શું કે છે છેલ્લો કોને કેવો છેલ્લે એટલે દાદા અત્યારે બેઠો હોય બે એમ વિચાર આવે કે ભાગવું છે એટલે અહીંયા સિવાય નહીં અહીંયા સિવાય નહીં દાદાની પાસે બેઠા સિવાયની કોઈ પણ જગ્યાએ ઘેરે બેઠા હોય બે મિનિટ એમ વિચાર આવે સિનેમા ઉપડવું છે તો પછી તે જ વખત ઉપડી જવાય બીજો કશો વિચાર ના આવે દાદા પછી કે છે અહીંયા સિવાયની વાત કરે છે ઘરે બેઠા હોય અને તેમાં વિચાર આવે તો પછી તે જ મોમેન્ટ એમ થાય કે હવે સિનેમામાં ભાગવું જ છે સિનેમામાં જ ચાલી જવાય ના પણ છેલ્લા વિચાર એકલો ના હોય એ તો બે ત્રણ વખત બૂમ પાડી ગયો હોય ચોથી બૂમ પડે એટલે ઉઠો શું કર્યું બે ત્રણ વખત બૂમ પાડી ગયો હોય વિચાર આવીને પાકો થતો ગયો ચોથી બૂમ પાડી એટલે ઉઠો જેમ ત્રણ ઘંટા વાગે ને ગાડી પડે ને એક ઘંટા ત્રણ ઘંટા અધ્યાત્મિક જ્ઞાન હોતા વિજ્ઞાન નહી હોતા આપ સમજના હે અધ્યાત્મિક જ્ઞાન પુસ્તક માં હોતા વિજ્ઞાન નહી હોતા જ્ઞાન અને વિજ્ઞાન માં ફરક શું વિજ્ઞાન એટલે તો સાયન્સ આમ આમ કેસી લગતી હે ખટ્ટી લગતી ગરી લગતી ઉસમે કઈ નમૂને કે મીઠા લગતા હે ને આમ ભી હોતે ખટ્ટા ભી હોતે જૈસે કે જનરલી મીઠા પકને કે બાદ આમ મીઠા લગતા હે ને તો આમ મીઠા હે એસા જ્ઞાન પુસ્તક સે હોતા હે ઓર મીઠા ક્યા હે વો પુસ્તક સે નહીં હોતા હે જબાન સે માલૂમ હે વો વિજ્ઞાન હે ધેટ ઇઝ સાયન્સ મીઠા હે વો વિજ્ઞાન હે મીઠા હે વો પુસ્તક મે હે મીઠા હે સો મીઠા ક્યા હે હા મીઠા હે વો પુસ્તક મે હે પણ મીઠા હે વો વો મીઠા હે ક્યા ચીજ છે કૈસા હે પુસ્તક મે નહીં હોતા મીઠા હે કૈસા હે આપ સમજ રહે હે ને હા હા વો પુસ્તક મે નહીં હોતા વો અધ્યાત્મ વિજ્ઞાન બોલા જાતા વો સાયન્સ જબ જબ હમ લોગ સમજતે હૈ કે ચીજ મીઠા હૈ वो समझने के लिए वो समझने तभी समझा जाता है कि कई हजारों साल से हम लोग ऐसे सोचते सोचते आए हैं। जब भी ये बाद में आदमी अच्छे ज्ञान के दिशा में आएगा तभी मालूम पड़ जाएगा ये इसको मीठा कहा जाता है। चलिए तो मीठा जब What he says that you will know the theory about Gyan and Vigyan, science. You can know the theory, but practical, that is experience, cannot be achieved by Gyan. That can be achieved by only Vigyan. That is the point. And whatever we are reading or listening since long, so many years, thousands of years, that is all Gyan. चली आई है परंपरागत चली आई है चलती चलती चलती जो चलती आई है वो हम सुनते हैं लेकिन हमने अनुभव नहीं किया है। अनुभव तो जब हमको खुद को हुआ तो ही हम कहेंगे कि नहीं ये बात सच्ची है। वो सुनी भी है या पढ़ी भी है खुद तो महसूस एक्सपीरियंस किया हुआ नहीं है। तो विज्ञान जब प्रकट होता है तब अनुभव अनुभूति होती है। और दादाजी के पास विज्ञान है आध्यात्मिक विज्ञान है शब्द में तो सभी को पता है। बस नवंबर को तो मेरा बड़ा लड़का था वो तो बचपन से उसका ये कैसा ये इसके बारे में नहीं जाना। हाँ एमने एमने मोटो छोकरो तो मोटो छोकरो तो तेनो मेंटल रिटार्डेशन हतो ते नानपण थी बहु मांदो रहतो तो पछी छे तो हमणा थोड़ा वक्त ऊपर બહુ પ્રયત્નો કર્યા છતાં બચ્યો નહીં તે ત્યાં હૈદરાબાદમાં પછી એની અંતિમ ક્રિયા કરી ત્યારે એનો એમના ફાધર એમને કહ્યું કે હવે જે કંઈ એ લેણું લેવા આવ્યો હતો તે બધું લઈ લીધું એણે હવે હિસાબ પૂરો થઈ ગયો કે છે તો કે આ કેવી રીતે મને ના સમજાયું। ઘરમાં પાંચ આદમી ભેગા હોતા હે વો સબકા હિસાબ હે ખાલી દૂસરા કોઈ હૈ નહીં વેપારી ઓર ગ્રાહક કી માફક સંબંધ હે દૂસરા કોઈ સંબંધ નહીં હૈ। ग्राहक व्यापारी का संबंध जानता है ना ऐसा ही संबंध है दूसरा कोई संबंध है नहीं। और वो संबंध अपने बनाया है वो हमारे मदर है हमारी वाइफ है वो सब विकल्प है समझे अपने एडजस्टमेंट लिया है अपने ऐसी चीज है नहीं। वो सब ग्राहक व्यापारी की सब माफिक है इसका सब सबका हिसाब लेने के लिए जमा हुआ है तुम्हारा हिसाब पूरा हो जाए चले जाता है फादर भी चले जाता है ब्रदर भी चले जाता है वाइफ भी चली जाती है खुद भी चले जाता है। समझ में नहीं आता हाँ आया कुछ बस वो सच्चा लड़का है तुमने देखा कभी वो तुम्हारा सच्चा लड़का था जैसे अभी ભૌતિક દેહ માં દેખતે હૈ કે હમારા સચ ભૌતિક દેહ માં એ રીતે કહે તો સચ્ચા હે વો રીઅલ લડકા નહીં થા તુમ્હારા જો રીઅલ લડકા હોતા નહીં તો ઉસકો ઉસકો આગ લગા દિયા તબ તુમ ભી ઉનકે સાથ બેઠા હોતા ક્યો નહીં બેઠા રીઅલ નહીં હે વો રિલેટિવ હે ક્યા હે रिलेटिव रिलेटिव संबंध में आया वो सच्चा संबंध नहीं संबंध रिलेटिव संबंध है समझ में नहीं आया। तभी उनकी आत्मा चली गई तभी जब उनकी जब जान गई तो तभी हम लोग तो उससे रिश्ते साथ संबंध तोड़ दिए थे। एक जैसे आत्मा जती रहे એટલે પછી આપણે જોડે એને સંબંધ રહ્યો નહીં ને એમ કહે છે આત્મા જતી રહે જતા રહ્યા પછી કે આપણે કઈ સંબંધ રહ્યો નહીં ને એમ નહીં પણ વો રિલેટિવ સંબંધ હે રિયલ નહીં વો રિયલ માનતા હે તો રિલેટિવ ક્યા અપને કુછ આપી પાસ હિસાબ હે ઇનકા સાથ કુછ દેને કા લેને કા કુછ હિસાબ ઋણાનુબંધ ઋણાનુબંધ શબ્દ સુના હે ઋણાનુબંધ સુનતા હું અભી એ શબ્દ સુના હે કઈ વાર સુના હે સાંભળ્યો છે ઘણી વાર હા એ વો ઇસે બધા જગત ચલતા હે પિતાજી મેં ઉસી કે બારે મેં પૂછ રહા થા એ હું એજ પૂછવા માંગુ છું કે આ ઋણાનુબંધ શું છે એમ આ ઋણાનુબંધ વો તુમ્હારા ઓર વો તુમ્હારા ઓર ફાધર કે સાથ જો અત્યારે વ્યવહાર ચાલ રહ્યા હે ઉમે તુમ અતિરેક કરતા હૈ ઇસે ભી ઋણા અનુબંધ શરૂ હોતા હૈ અતિરેક કરતા હૈ વો સાધારણ વ્યવહાર મેં કુછ હરકત નહીં સમજ ગયા ને તુમને ગાલી દિયા દસ ફાધર કો કે બસ ફાધર ઉસકો નક્કી કરતા હૈ કે મેં ઉનકો ભી કર દેંગે ઇસે સબ દો દો દૂસરે અવતાર મેં દેખા હોતા હૈ પર જો દિયા થા વો ફિર પીછે દેતા હૈ સમજ ગયા ને લિયા થા પીછે દેતા હૈ બસ વહી ધંધા હૈ આપકે સમજ મેં આયા સમજ માં આતા કુછ પૂરા સમજ વધુ સમજાય છે અમને જગત કિસને બનાયા જગત કિસને બનાયા જી કો બનાયા કોઈ કા એ કોઈ કુંભાર નથી કુંભાર હોય ત્યાં તો કુંભારાયણ હોય કુંભારાયણ છોકરો હોય ગધેડો હોય કેટલી બધી ઉપાધિ થઈ છે વો સાયન્ટિફિક એ બાત ચલતી રહી અભી તો સમજ ગયા ને ઓર બહાર જો બાત ચલતી હૈ ઇસે તો ભગવાન ને બનાયા હૈ દુનિયા સમજ ગયા ને બહાર જો જ્ઞાન ચલ રહે હૈ વો તો ઇસમે અપના એસા બોલના ચાહીએ ભગવાન ને બનાયા નહીં તો આપણે દુનિયા કે સાથ ઝઘડા હોતા હૈ ઝઘડા હોતા હૈ ને ક્યુંકે સબ લોકો એસા હી જાનતા હૈ કે ભગવાન ને બનાયા આપણે બોલીએ એટલે અવરું પડે વાત પૂછો તમારે પૂછવાની હમ લોકો રિવાજ હૈ કે કોઈ ને કોઈ ભગવાન કો પૂજા કરતે રહે તો જૈસે ભારત મેં બતાતા હૈ કે કૃષ્ણ ભગવાન હૈ તો રામ કો બતાતે હૈ કે રામ કો ભી પૂજા કરતે હૈ મૂર્તિ ને જો કૃષ્ણ ખુદ થે વો ક્રિએચર હૈ ઓર અભી જો મૂર્તિ હૈ વો ક્રિએશન હૈ આપ સમજાય ને ક્રિએચર ક્રિએચર હૈ સબ કૃષ્ણ ભગવાન મેં ભી આપ સબ લોગ ક્રિએચર હૈ ઇસમે ભગવાન હૈ ઉસમેં નહીં ઉસમેં નહીં ઉસમેં નહીં આપણે ક્રિએશનમાં નહીં હૈ વો સમજમાં નહીં આયા ક્રિએશનમાં હૈ નહીં ક્રિએચરમાં તો વો ક્રિએચર કે અંદર જો ભગવાન હૈ વો પ્રગટ હો જાતા હૈ સબ આદમી ભગવાન હો જાતા હૈ વો પ્રગટ હો જાતા હૈ સમજ ગયા ને उसके पे आवरण है क्या है हाँ समझाओ इन्हें को वो कृष्ण भगवान में प्रकट हो गया था महावीर में प्रकट हो गया हमारा में भी प्रकट हो गया है तुम्हारा प्रकट नहीं हुआ है कृष्ण भगवान भी क्रिएटर था राम भी क्रिएटर था आप भी क्रिएटर है दोनों में भगवान प्रकट हो जाता है फिर भगवान प्रकट हो जाता है तुम्हारा खलास हो गया मैं लड़का गुजर गया तो बहुत रोता था मेरे मारा छोकरा मरी गया तेरे में बहुत रड़तो तो कहते वो अहंकार हां अहंकार नहीं ये तो ईगो ईगो ईगो दैट इज अहंकार होता है बंधु सफल થોડા દાડે માં હવે સમાધાન થઈ ગયું કે આવું તો થતું જ રહે છે એટલે સમાધાન હો ગયા ને વો ટાઈમ માં સમાધાન નહીં થાય ઇસલિયે રડતા હતા સમાધાન હો ગયા સમજ ગયા ને જૈસા ટાઈમ ગુજરતે ગયે દૂસરા લડકા નહીં હૈ વો તમારા નામ તો રખેગા ને જબ તક રહેંગે તબ તક રહેંગે રાજ નરસૈયા રાજ રાજ નરસૈયા રાજ નરસિંહ, રાજ નરસિંહ, રાજ નરસિંહ, રાજનર સિંહ કા નામ નિકાલેગા તો તુમકો કિતના આનંદ રહેગા, નામ નિકાલેગા તો રાજનર સિંહ, રાજનર સિંહ, સમજ્યા ને? ઓર આપ નામ ભી નહીં હૈ, આપ રૂપ ભી નહીં હૈ, આપ તો ખુદ દૂસરા હૈ, આપ રામ રાજનર સિંહ ભી નહીં, આપ રાજનર સિંહ હૈ. वो तो भाई रिलेटिव व्यू पॉइंट, भाई रियल व्यू पॉइंट आप क्या है? नथिंग, नथिंग, कहीं नहीं ऐसा. आप अस्तित्व है कहीं नहीं ऐसा नहीं बोल सकता है. आपका अस्तित्व तो है, आप तो कुछ न कुछ है, मगर जानता नहीं आप. वो चिंता भरी होता है, जब क्या दवा ले आता है, कभी भगवान को याद करते हैं. कौन सा भगवान? कोई भी, कोई पर ऐसे अभी मेरे दृष्टि में भगवान तो बहुत है, तो अभी दिल में जो आया उनका नाम क्या हुए थे? कभी शंकर बोलते, कभी नारायण बोलते, कभी कृष्णा बोलते. भगवान तो एक नक्की करना चाहिए ना, सब भगवान को रखे, कौन तुम्हारा काम करेगा? पहले आप आने से पहले आए थे, मैं ये बाजू देखा तो यहाँ से लेके वहाँ तक सब भगवान की मूर्तियाँ. हाँ, पर इसमें तो कौन काम करने को आएगा? आपने एक भगवान को नक्की कर दिया, इनके साथ आपने बोल रहेगा तुमको सांप देता है भाई, तुम हमारा काम करना है बस. वो सब कौन काम करेगा इसमें? सबका तो एक ही है ना आखिर में, वो सब लोग जानता है कि सबका है. कोई कोई कोई नहीं, कोई जाएगा तो कोई कोई घर में निकलेगा नहीं. एक को सेटल करना. आपको कोई होगा ना इष्ट देव? आपका कोई होगा? कौन होगा? शंकर, शंकर, शंकर जी, शंकर भगवान. हाँ, शंकर विष पिया कभी तूने? पॉइजन, पॉइजन कभी लिया है आपने? शंकर तो पॉइजन पी के शंकर हो गया. शंकर भगवान ने पॉइजन पिया था ना, और लास्ट के अंत में पिए थे. छेले पी दू तू, हमें छेले पी दू तू, शंकर भगवान ने छेले पी दू तू. हाँ, पर आपने कुछ पीना चाहिए ना, फिर शंकर हो जाता है. हमने पिया है तो हम शंकर हो गया है, हमने पॉइजन पिया है तो हम शंकर हो गया है. औरत पॉइजन कभी देती नहीं, ऐसे नहीं बोलती कि तुम्हारा अक्कल नहीं है, तुम मूर्ख आदमी है, ऐसे अच्छा आदमी नहीं है. कारे बोले भी के तो ये सब औरत तो बोलते हैं कभी. राजी खुशी से पी लेना, वही पॉइजन है, वही पॉइजन है. नहीं पीता ऐसा पॉइजन? हाँ, ये तो ऐसा पॉइजन पी लेने का. तू पी ले उसे पता पॉइजन है. वो कभी बोलते नहीं जहर में से बातें, वो कुछ कमी होगा तो बोलते नहीं. જ્યાં સુધી મટીરીયલ એન્જોયમેન્ટમાં છોકરાઓને બહેરાઓને મળે ત્યાં સુધી એ કશું કે નહીં, પછી જયારે એમને ના મળે ત્યારે પછી બોલવા માંડે. એમ શું ના મળે? આ સંસારિક સુખો આનંદ બધું મળે ત્યાં સુધી કશું બોલે નહીં, પણ એ ના મળે એટલે પછી બોલે. એમ સોદા કરેલા છે, સોદા રહ્યા કરેલા છે. તું મને સુખ આપજે, હું તને સુખ આપીશ, એમ તેમ કરી સોદા કર્યા, પછી આ કંટાળો ફરી દઈએ. એ કેમ ચાલે છે? 100% તો આઈ ગયા દુનિયા આવી. હા, સબ સંસાર તો એતા હે ને, સંસારમાં આવું જ ચાલે છે એમ કહે છે. સંસારમાં આવું જ ચાલે છે. ઇસી કે કે હમ લોગ ચોરી કરતે હે, પબ્લિક કો ફસાતે હે, યે સબ કરતે હે. એટલા માટે કે છે અમે ચોરી કરીએ છીએ, લોકોને ફસાઈએ છીએ. આટલા માટે તો અમે કે છે ચોરી કરીએ છીએ, લોકોને ફસાઈએ છીએ. અપને અપને અને લાઈફ મે અને અપને જીવન મે જીવન મે જેતે બન્યા હે વો કુછ કુછ ના કુછ કરતે હે જેસે હર એક હાં ધેટ્સ ટ્રુ ઇવન ડોક્ટર્સ ઓલસો જેસે મેડિસિન બનાતે વો ભી કુછ જાસ્તી ફાયદે કે ડોક્ટર્સ ઓલસો ડુ ધેટ ટુ વાય નોટ ટુ ટુ બી ફ્રેન્ક ભાઈ લૂટ કે લાયેગા તુમકો દેગા વો લૂટ કે લાયે કોઈ જાસ્તી ઇજ્જત ભી દેતે એસે લોગો કો એમ કે છે કે આ લૂંટીને આ તે કરીને પૈસા બધા ભેગા કરે છે એને બધા આપણે લોકો એને છે તો માન આપીએ છીએ અને પૈસા ના હોય ત્યારે એને એને દુષ્કારી કાઢીએ છીએ એને ગણતા નથી આપણે એમ કે છે એ તો કાયદો છે કે જીધર જીધર ચક્કર પડીએ ને વાય માખ જતી હે મક્ખી વાય જતી હે જીધર જીધર ચક્કર હોગી વાય મક્ખી જાયેગી ચક્કર નહીં હોય તો માખ નહીં જતી એસી એ સબ સીધે ફિર પૈસા ચોરી કા હોવે કે આન કા હોવે કે રાઈટ કા હે તે ગમે એસા પૈસા હોના ચાહીએ તુમ્હારી પાસે જમા નહીં હૈ દસ પાંચ દસ લાખ રૂપિયા કિતના લાખ હૈ કશું નથી નથી કશું કુછ ને કુછ તો હશે ને પચાસ હજાર નહીં પેલા જમે થયા હતા 50,000 પહેલે કરી પહેલે જે તમને મેં તો જાન થઈ નહીં ઇન ધીસ લાઈફ ઓન્લી ના કિતના કમાને કા નક્કી કિયા હે ભગવાન ક્રિએટર તો આપને ચોરી કરતા તો કોઈ કોઈ હરકત નહીં થી કભી ઇસકો માલુમ હો જાવે કભી ના ભી હો જાવે ભગવાન નહીં હૈ ઇસલિયે સબ તમારા ન્યાય તુમ્હારે હી કરને કા હૈ તુમ્હારે અંદર આત્મા બેઠા ને વો હી ન્યાય કરતે હૈ યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર ડીડ એ સમજમાં આવ્યા તમારા હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ તુમ્હારા કર્મ કા ફલ હૈસે અભી જૈસા કરે ગે એસા ફલ આગે આ જાયગા આપ સમજો ને અરે મેં અચ્છા કર્મ કરો અચ્છા ક્રિયા કરતે જાઓ ફિર અગલે મેં અચ્છા રહું એમ કે છે કે હું કરું તો પછી આગલા જન્મ માં મને સારું મળે એમ આપણું કેવું છે આગલો જન્મ થાય કે ના થાય એ હું હજુ સમજતો નથી હા પણ આ ભાવ માં સારું મળશે ને હા ઈસરો માં યુ વિલ ગેટ હમણે એનો અખતરો કરી અખતરા ટ્રાયલ લેના ચાહીએ લેના હૈ લેના નહીં મત સમજ ઉસકા ટ્રાયલ લેના હોય તો એક એક આદમી કો દો ચાર ગાલી દે બે ચાર ઢોલ માર કે ઘર કો જાના ફિર દાદા એસા બોલતા હૈ કે આપ કુછ ભી કરો અભી કુછ ભી કરો ઉસકા પતા હૈ ગાલી દે કે બાદ ઇસે ક્યા હોગા ઉસકો કુછ ના કુછ રિઝલ્ટ નિકલેંગે એમાં કઈ તો એમાં કઈ નું કઈ નું પરિણામ આવશે ને એમ એમાંથી કઈ નું કઈ નું પરિણામ આવશે ને એમ કે છે નહીં ઊંઘ ભી નહીં આતા જો ગાલી બાલી દે ઢોલ બોલ માર્યા તો અપને કો નહીં આતા ઉસકો ભી નહીં આતા પણ અપને કો નહીં આતા ઉનકો તો ખરાબ લગેગા આપકો ભી ખરાબ લગેગા આપકો ભી નહીં લગેગા એટલે ઓર જો અપને ઇસકો કુછ કુછ ને કુછ આનંદ કરકે આનંદ ઉસકો કરા કે ગયા ઘર કો તો અપને ભી આનંદ આતા હૈ વો સમજ માં આતા હૈ ને ચિંતા ગમે છે કે ચિંતા બહુ પસંદ હૈ શોખ હૈ ચિંતા કા શોખ નહીં ચિંતા કરું કોઈ વખત ચિંતા કરું છું એમ કરે છે શોખ છે आपको शौक है इस चिंता का? शौक नहीं, नॉट फॉन्ड ऑफ, नॉट फॉन्ड ऑफ, बट अकॉर्डिंग टू द डेली डेली लाइफ समटाइम्स ગમતું તો નથી, પણ કોઈ વખત પોતાના ડેઈલી લાઈફમાં આવી જાય એમ. નોબડી ઇન્વાઇટ પુનર્જન્મ, તો પુનર્જન્મ કો નહીં સમજતા, ઉસ માતા હૈ પુનર્જન્મ, માનતા નહીં, નહીં માનતા હું, મેં એસા માનતા હું કે અભી કઈ કિતાબ મેં પઢતે હું, કભી સંત લોગ કભી કિતાબ પઢતે હું, તો પઢને સે એસા કભી કભી બોલતા હું કે હો સકતા હૈ, મગર અભી તક મેં એસા મેરે દિમાગ મેં અચ્છી તરહ બેઠે એસા કુછ અને એક્ઝામ્પલ અભી તક નહીં. એ કહે છે કે હું કોઈ સંત પુરુષોની કેવી કઈ ચોપડીઓ વાંચું ત્યારે મને એમ થાય કે વાત સાચી છે, પણ હજુ સુધી મને પોતાને ફિટ નથી થયું કોઈ એમ. એ બોડી ઇફેક્ટિવ હે કે નહીં? આપકા જો શરીર હે ઉનકા અસર હોતા હે ને, ઇફેક્ટિવ હોતા હે ને, વહી પૂછતા હૈ ઇફેક્ટિવ હૈ ને આપકા બોડી જો હૈ વો ઇફેક્ટિવ હૈ ને? હા છે. રાત કો કપડા નિકાલ કે બસ આરામ સે સો ગયા તો ફિર ફાયદા મિલના મિલતા હૈ? નહીં મિલતા, સો જાતા હું, સુઈ જાઉં છું એમ. કપડા નિકાલ કે જેટલા કાઢવા હોય એટલા કાઢીને સુઈ જાઉં છું એમ. પીછે કુછ કુછ ઉપર પ્રકૃતિ નીચે આ ઠંડી હવા થી બચવા માટે એમ. બોડી ઇફેક્ટિવ હે, ઇફેક્ટિવ હે બોડી, ઉસકા ઇફેક્ટ આપકો ઠંડી કા ઇફેક્ટ હોતા હે ને, ઠંડી લગતા હે ને, ઇસલિયે ઉઠતે હે ને બેઠતે હે ને, તો ક્યુ પહેરતે હૈ? ક્યુકે બોડી પર ઇફેક્ટ હુઆ, ઠંડી કા ઇફેક્ટ હુઆ. માઇન્ડ સ્પીચ એન્ડ બોડી ઇઝ ઇફેક્ટિવ. કેસી હૈ? ઇફેક્ટિવ ફ્રોમ બર્થ, ફ્રોમ બર્થ ઇટ ઇઝ ઇફેક્ટિવ. સમજ માં આતા હૈ કુછ? હા, તો ફિર એક બચ્ચા કો મીઠા છોટા બચ્ચા ઓર કડવી દવા નાખુશ હોતા ને ઓર રોતા હે ને, તો વો રાગ દ્વેષ કરતા હૈ. અચ્છી उसको जो ठीक लगती है इसकी वैराग करता है, उसको ठीक नहीं लगती है उसकी द्वेष करता है. समझ गया ने? वो इफेक्टिव है, इससे कॉजिज होता है. क्या होता है? इफेक्ट से कॉजिज होता है और कॉजिज से इफेक्टिव होता है. कॉजिज एंड इफेक्ट, इफेक्ट एंड कॉजिज, कॉजिज एंड इफेक्ट, इफेक्ट एंड कॉजिज. तुम्हारे कुछ समझ में आता है? ડાક્ટર સમજાવજો બરોબર. પિત્ત અને કફ ની નાડી છે એમ કે આપની, જોરદાર હે મધ્યમ છે, મધ્યમ છે. કોણ સા જોરદાર હે અભી? ઇસકા લક્ષણ હોતા હૈ જૈસે સ્પુલિંગ કા કા મંડુ કા લે તુમ કિસ કિસ કો કરા મેં ઠીક કે નોટ ફોલો નો યુ હેવ ટુ ટ્રાન્સલેટ. જૈસા કવા હોતે હૈ કવે કે જૈસે મેંઢક કે જૈસે ઓર દૂસરા એક કાલા કપા હોતા હૈ દૂસરા ઉનકે જૈસે જો ચલતે હૈ પિત્ત કા નાડી હૈ એસા બન જાય. ઠીક હૈ જી. 1971 આજે બોલી બોલ બધા બોલતો નથી અને તરછોડ એમાં શું ફેર તમારે તિરસ્કાર તો વખતે ખબર ના પડે તિરસ્કાર એ ભીરું માઇલ્ડ બિલકુલ માઇલ્ડ છે વસ્તુ શું તરછોડ આગળ તરછોડ તો બહુ જ ઉગ્ર સ્વરૂપ છે કેમ છે તરત લોહી નીકળે એવું દેહ નું લોહી ના નીકળે મન નું લોહી નીકળે મનમાં લોહી નીકળે એવું તરછોડ રહે છે તિરસ્કાર નું ફળ બહુ એટલું બધું ના આવે તરછોડ બહુ મોટું આવે તરછોડ નું બહુ મોટું આવે તિરસ્કાર તો સ્વાભાવિક રીતે રહે મનુષ્ય ને રાગ દ્વેષ જયારે રાગ હોય અને દ્વેષ હોય અને દ્વેષ એટલે તિરસ્કાર બટાકા ના ખાતો બટાકા ઉપર તિરસ્કાર રહ્યા જ કરે દેખે તો તિરસ્કાર થાય ત્યાગ કર્યો હોય તો તિરસ્કાર વધશે તરછોડ તો બહુ મોટી ખરાબ વસ્તુ છે મન ને લોહી નીકળે આ તો દેહ ને લોહી નીકળે વાત નથી આ તરવાર થી પણ તરછોડ થયો મન ને લોહી નીકળે મન ને લોહી નીકળે કેવું મન ને લોહી નીકળે અત્યારે જે ઘણી વસ્તુઓ પ્રાપ્ત નથી થતી આપણે અત્યારે જે ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત નથી થતી એમાં ઘણા તરછોડ નું પ્રમાણ વધારે હશે આપણને ઘણી વસ્તુ ભેગી નથી થતી અત્યારે એને એના માટે આ તરછોડ નું પ્રમાણ વધારે હશે એમ ના ના એ ખરું ખરું પણ એકલું નહીં કારણ બીજા ઘણા કારણો બીજા ઘણા કારણ હા એ કારણ તો ખરું તરછોડ બધા દરવાજા બંધ કરી દે બધા દરવાજા બંધ કરી દે જેને આપણે તરછોડ મારીએ એનો દરવાજો કાંઈ ઉઘાડ જ નહીં બધા જવા દે પણ તને નહીં જવા દે કે હા તો આપડે તરછોડ ભાઈ પાસે સભ્ય બાબા માંગી લઈએ ને એ બધું ઉડી જાય ના તો પેલાના જન્મ નું બધું હોય ને ફળ આવે બધું ફળ આવે એનું બધું ફળ આવે આપણે ખબર પડે કે આપણે તરછોડ અમુક મારેલી હા જય સચ્ચિદાનંદ એવું છે આપડા મધર હોય મા હોય તેને આપડે કઈ તું અક્કલ વગર ને શું આમ છું તેને કશું ખાવાનું કરતા આવડતું નથી એ બધો તિરસ્કાર કહેવાય શું કહેવાય તિરસ્કાર કહેવાય પણ માને એમ કહે તું મારા બાપ ની બહુ થયું તો પછી પેલો એ લાગે શું એને વધારે પડતું દુઃખ લાગી જાય પછી એ પેલો એ કહેવાય હે ખોટું શું છે આપડે ખોટું શું કહ્યું છે બાપ ની બહુ ન હોય તમને શું લાગે સાચું હોવા છતાં પણ એ વાજબી તો ના જ ગણાય કે છે સાચું હોવા છતાં વ્યાજબી તો ના જ ગણાય વ્યવહારિક વસ્તુ નથી, વાત તદ્દન સાચી છે, પણ નેકે સત્ય છે, નગ્ન સત્ય છે. કેવું છે? નગ્ન સત્ય, વ્યવહારિક સત્ય જોઈએ. વ્યવહારિક સત્ય કેવું હોય? સત્ય જોડે પ્રિય હોય. કેવું? સામાન્ય પ્રિય લાગે તેવું હોય. પછી હિતકારી હોય, સામાન્ય હિતકારી હોય. અમાને હિતકારી સત્ય એ સત્ય નથી. શું કહ્યું? અને મિત હોય, થોડા શબ્દ હોય, રેડિયો પર ગાગા ના કર્યા કરે. રેડિયો જેમ બોલ્યા કરે ને એવું ના બોલ્યા કરે. ટૂંકા થોડા શબ્દમાં સત્ય, પ્રિય, હિતકારી, આ નામ સત્ય. બાકી બીજું બધું અસત્ય છે. કેટલાક નેકેડ સત્ય બોલે, બાપને માફ માની વહુ જેવું બોલે, તો બધું દુકાળ પાડી દે. હું કે પછી પાણી હોવું ના પાડે, ઘડ્યા મળું ના દેખાડી શકે. જાય સમજણ પૂર્વક તરસોડ મારે ને એ તો મન ના બે ટુકડા થઈ જાય. આ તો લોહી નીકળી ને પછી મટી જાય, રૂધી જાય. પણ પેલા તો મન ના બે ટુકડા થઈ જાય. એ જાત જાતની તરફેડો અને પછી જગત માં સુખી થવા ઈચ્છા રાખી. કેવી સુખી થાય છે એ તરફેડ કોને મારે છે? પેલા હમ માણસ નહી મારતો, ભગવાન ને મારે છે. કોને મારે છે? તમે જે જે કરો ગાળ દેશો તો ભગવાન ને જ પહોંચે છે, માણસ ને પહોંચતી. અહીના બધા સંસારના બધા પરિણામ એ ભગવાન સ્વીકારે છે. શું કરે છે? માટે પરિણામ એવા કરજો કે ભગવાન સ્વીકારે તો આપણું ખરાબ ના દેખાય. શું કરે? તમારે શું પૂછવું છે? આગળ પૂછો ને. કઈ પૂછવાનું નહીં, તરફોડ માટે આપનો જે તમે જરાક વાતચીત કરો. તમામ પ્રકારના અંતરાય તરછોડ પાડે. શું કરે? એટલે પછી વસ્તુ આપણને પ્રાપ્ત ના થવા દે. હેરાન હેરાન કરી મૂકે. તરછોડ શું ના કરે? તરછોડ થી બધું જગત ઉભું રહ્યું છે. એટલે આમ કહે છે ને વેર છોડો, તરછોડ તરછોડ ના વાગે એવું ચાલો. એક જ વસ્તુ કે તરછોડ છોડજો. શું કહ્યું? તેના ઉપર તો જગત ઉભું રહ્યું છે. પાયા ઉપર લોકો હવ લોકો કઈ ની કઈ જાતની તરછોડ કર્યા વગર રહેતા જ નથી. હિન્દુસ્તાન ના લોકો છે ને, આમનું પૂછ્યું છે કે બૈરી પોતાની છોડી દે તો એ તરછોડ ના કહેવાય? બૈરી ને છોડી દે તો એને તરછોડ ના કહેવાય? જગત ક્યાં તરફ? ભગવાન ના કહે. કરમ તરફો ને ના લાગે, કરમ તરફો ને ના લાગે, કરમ તરફો ને ના લાગે, કલમ તરફો નું કર્મ ના લાગે. જો બૈરી જોડે મીઠી વાણી વાપરતો હોય તો બૈરી કે હું આવે શું કરું, હું દુખી થઈ જઈશ, તો પેલો મીઠું મીઠું બોલતો હોય ભાઈ મારા ભાગ મોટા છે આમ તેમ કરીને છૂટી જતો હોય તો એમ તરછોડ વાગે નહીં. બૈરી છોડતા તરછોડ ના આવે. વાણી જેની મીઠી અને સારી બોલતા આવડી તેને તરસો કોઈ ના આવડે. વ્યવહારમાં એવું વર્તન આવે છે, વ્યવહારમાં એવું વર્તન આવે છે કે તલવારનો ઘા 6 મહિને રૂજાશે મન મોતી અને માટી નું વાસણ એક વાર તૂટી સંધાતું નથી તો અહિયાં કણે આ દેહ ના પર્યાય માં મન મન ચિત્ત બુદ્ધિ ને અહંકાર કામ કરે છે. મન પહેલું આવી ને ઉભો રહે છે અને મન ભાંગ્યું તો કે મન મોતી ને માટી નું વાસણ એક વાર ભાંગ્યું હંધાતું નથી તો આ મન ભાંગ્યું આ તરછોડ ની રૂએ મન ભાંગ્યું શું કહે છે એ પેલું કહે છે ને કાચ તો મન ભાગ્યું કે છે વાણી થી તરછોડ થી પછી ના સમજાય એટલે એ જે તરછોડ થી મન ભાંગ્યું એટલે કે મન એવું ભાંગી જાય છે કે જેથી કરી